હસ્તે મોઢે થયેલું કામ. પૂર્વ આફ્રિકામાં છેલ્લા 7 દાયકાથી સતત વહેતી સ્વામિનારાયણીય સત્સંગ સરિતાના નીર પીને પરિપુષ્ટ થયેલા ઉપાસનાના વટવૃક્ષ પર આ અરસામાં રસદાર કસદાર ફળરૂપે ભવ્ય શિખરબદ્ધ મંદિર ફૂટી નીકળેલું. નૈરોબીના ફોરેસ્ટ રોડ પર 10,200 ચોરસ ફૂટના વિસ્તારમાં પથરાયેલું અને 140x99x69 ફૂટનું પરિમાણ ધરાવતું આ સ્થાપત્ય એટલે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને નિર્ગુણદાસ સ્વામીના અથાગ પરિશ્રમનો પરિપાક. તેના નિર્માણમાં વિનિયોગ પામેલા જેસલમેરના 16,500 ગનફૂટ પથ્થર, ઇટાલીના 13,200 ચોરસ ફૂટ આરસ અને ભારતના 10,000 ચોરસ ફૂટ કોટા સ્ટોનના એક એક કણમાંથી સ્વામીશ્રીની પ્રેરણાનો પરિમલ પણ પ્રસરી રહેલો. પરંપરાગત નાગરાદિ શૈલીના આ દ્વિસ્તરીય મંદિરના 5 શિખર, 7 ઘુમ્મટ, 30 કલાત્મક સ્તંભ, 40 કલામંડિત ગવાક્ષ, 23 સુશોભિત સામરણ અને 4 જાજરમાન જરૂખાને ઊંચા કરવામાં 11 લાખ માનવ કલાકોના શ્રમની સુગંધ ભળેલી, તેમાંય વિશ્વમાં પ્રથમવાર અસ્તિત્વમાં આવેલો કાષ્ઠ કોતરણીયુક્ત 35x35 ફૂટનો વિશાળ ગુમ્મટ આ મંદિરનું દર્શનીય પાસું. તે ઉપરાંત 6,000 ગનફૂટ જેટલા એલ્ગન ટીક, વ્હાઇટ ઓક, મૂલી, મેહોગની જેવા કાષ્ઠમાંથી કંડારાયેલા નકશીદાર 30 સ્તંભ, 23 કમાન, 22 છતભાત, 6,000 મોગરાઓ અને 288 કલાપૂર્ણ મદલની સંરચના તથા પથ્થર સાથે તેનું સુયોગ્ય સંયોજન પણ હેરત પમાડનારી બાબત. 66,000 ચોરસ ફૂટના ક્ષેત્રફળમાં વિસ્તરેલી મંદિરની સમીપવર્તી હવેલી તે આ ઉપાસનાના ધામનું છોગું. આવા મંદિરના પ્રાણરૂપ મૂર્તિઓને પધરાવી આ સર્જનને સાર્થક કરવા આવી પહોંચેલા સ્વામીશ્રીનું સ્વાગત પણ પ્રસંગની ગરિમાને અનુરૂપ જ થયું. મંદિર મહોત્સવ માટે પ્રીમિયર એકેડેમીના પટાંગણમાં ભવ્ય મહાલય સમૂહ સભાગૃહ રચવામાં આવેલું. તેમાં બેન્ડની સલામી અને પુષ્પહારોની વર્ષા ઝીલતા સ્વામીશ્રીએ આગમનના આશીર્વાદ આપતા જણાવ્યું, સ્વાગત તો ખરી રીતે આપ બધા ભક્તોનું કરવાનું હોય છે, અભિનંદન પણ આપને જેટલા આપીએ તેટલા ઓછા છે. આપ બધા નાના મોટા બાઈ ભાઈની સેવા અવર્ણનીય છે. આપે બહુ દિલ દઈને ખૂબ મહિમાપૂર્વક તંતોડ મહેનત કરી છે. એક સંપ, એક રુચિ, એક સંગઠનપૂર્વકની સેવાથી આ બહુ જ અશક્ય કાર્ય શક્ય બન્યું છે. એકને જોઈને બીજાને ભૂલી જઈએ એવી દરેકની નિષ્ઠા ને સમજણ જોવા મળે છે. લોયાના 3જા વચનામૃતમાં કહ્યું છે એ ભક્તોના દ્રષ્ટાંતો અત્યારે પણ આપણને જોવા મળે છે. એટલે આપ બધાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ભગવાન કોઈનું ભૂલતા નથી. આપણી જે કસોટી છે એ પણ કરી લીધી છે. કસોટી કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એમાં જે અડગ રહ્યા એ મોટી વાત થઈ ગઈ. જ્યાં સુધી જાહો જલાલી હોય, આપણને માનપાન મળતું હોય, બધી રીતે આપણને સગવડો હોય તો આપણું મન કાંઈ ડગે નહીં. પણ શરીર ઉપરથી કપડાં ઉતરી જાય, મેલા તો ચાલી જાય, તે ઘડીએ રહેવું કે આ સાક્ષાત ભગવાન છે એ બહુ મોટી વાત છે. એવા પ્રસંગમાં દાદા ખાચર, પર્વતભાઈ, આશાભાઈનું મન નથી ડગ્યું. એ પ્રસંગ મને આજે દેખાય છે આપના બધામાં. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે હસ્તે મોઢે આ કામ થયું છે. ભગવાન સાક્ષાત બેસી જશે ને ડંકો પણ સર્વોપરી વાગશે. કોઈને ઉણપ માનવાની જરૂર નથી. મહારાજનો રાજીપો સંપૂર્ણ થયો છે. જળ સંકટને ટાળતો કરુણાનો પ્રવાહ. તારીખ 22/8 સાંજે હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા અને ભારતીય સ્વયંસેવક સંઘના સંકુલોમાં ધર્મલાભ આપી મંદિરે પધારેલા સ્વામીશ્રી અત્રે તારીખ 23/8 સવારે નિત્ય પૂજા બાદ મંચ પરથી ઉતરતા હતા ત્યારે સુશોભનની સેવા કરતા સંતો હરોળબંધ ઊભા રહી ગયા. તેમાંના એક હરિનયનદાસ સ્વામીને પૂર્વાપરનો સંદર્ભ સંભાળી સ્વામીશ્રીએ કહ્યું, ઘંટડી વગાડજો, આપ આશીર્વાદ આપો કે ઘંટડી સારી વાગે. અમે તો થાય એટલું કરીએ છીએ, થાય એટલું તો આખી દુનિયા કરે છે, એથી વધારે કરે તો ભગવાનને સંત રાજી થાય. આટલી માર્મિક પ્રેરણા પીરસી સ્વામીશ્રી પ્રીમિયર એકેડેમીના આંગણે જઈ પહોંચ્યા. અત્રે ધમધમતા મહોત્સવના વિવિધ વિભાગોની કાર્યવાહી જોઈ સંતોષ વ્યક્ત કરતા તેઓ સ્વયંસેવકોને આશીર્વાદના થાપા આપતા ગયા. આ ક્રમમાં સરદાર પટેલ હોલ, ગીતા હોલ, પ્રકાશ પટેલ પેવેલિયનના અતિથિ આવાસ, સંતોના નિવાસ માટે નિશ્ચિત થયેલું સ્થાનકવાસી જૈન સંઘનું સંકુલ તથા પિટોનિયસ ઇમારતની મુલાકાત લઈ સ્વામીશ્રી મંદિરે પરત ફર્યા. અહીં આજની સાયમ સભામાં નૈરોબીના નગરપતિ સહિત કંઈક સ્થાનિક શ્રેષ્ઠીઓએ તેઓને સન્માન્યા. તે પછી ભોજન ગ્રહણ કરવા બિરાજેલા સ્વામીશ્રી સમક્ષ ગુજરાતથી આવેલા એક પત્રમાં વર્ણવાયેલી જળસંકટની કહાણી વંચાઈ. તે સાંભળી દ્રવી ઉઠેલા સ્વામીશ્રીએ ત્યાં જ નેત્રો મીચી સતત 5 મિનિટ ધૂન કરી. આ પ્રાર્થનાની સાથે તેઓએ પાણીના પ્રશ્નને નાથવા પુરુષાર્થનો પ્રવાહ પણ વેતો કરી દીધો. તેની એક ધારા રૂપે સંસ્થા દ્વારા વોટરશેડ જળસ્રાવ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના 17 અછતગ્રસ્ત ગામોમાં જળસંચય, જમીન સુધારણા, પશુ સુધારણા, ખેત સુધારણા, વનીકરણ વગેરે આયોજનો હાથ ધરવામાં આવ્યા. 500 હેક્ટર જમીનને આવરી લેતા એક એવા 9 પ્રકલ્પો દ્વારા ગતિશીલ થયેલા આ અભિયાનથી તે 17 ગામોમાં ભારતની સ્વતંત્રતા બાદ પ્રથમવાર પાણીની તંગીનો મામલો હલ થયો. આ ગામો અત્યાર સુધી દર ઉનાળામાં લાખો રૂપિયાનો ધુમાડો કરી ટેન્કરો દ્વારા પાણી પીતા હતા. તે ખર્ચો સંસ્થાના સક્રિય અને સૂઝસભર રાહત કાર્યથી આ વર્ષે શૂન્યના આંકે પહોંચી ગયો. તેની સાથે ખેતીલાયક કૂવાઓના જળતળ પણ 10-12 ફૂટ ઉપર આવ્યા. તેથી ચોમાસુ પાકની સાથે ખરીફ પાક લેતા થયેલા ખેડૂતોની આવકમાં 20-25% નોંધપાત્ર વધારો થયો. આવું લાભદાયી આ સંસ્થાકીય આયોજન સમયાંતરે તો અનેક ગામોમાં વિસ્તર્યું. કલાનિધિ વિષુવવૃત્તની નજીક અને સમુદ્રતલથી આશરે 5,889 ફૂટની ઊંચાઈએ હોવાથી ખુશનુમા આબોહવા ધરાવતું નૈરોબી વિશ્વ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર તો હતું જ, પરંતુ સ્વામીશ્રીએ સર્જેલા મંદિરથી તે હવે યાત્રાનું ધામ પણ બન્યું હતું. આવા મંદિરને સંપૂર્ણતા બક્ષવા તારીખ 24/8 સવારે નિરીક્ષણ માટે નીકળેલા સ્વામીશ્રીને ઈશ્વર ચરણદાસ સ્વામી ઓડિટોરિયમના જરૂખામાં ગોઠવેલી પ્રતિમાઓ બતાવવા લાગ્યા. તે વખતે શંકરાચાર્યની મૂર્તિ જોતા જ સ્વામીશ્રી બોલ્યા, એમને હાથમાં દંડ નથી, હા બાપા આપી દઈશું. ચૈતન્ય મહાપ્રભુને હાથમાં કરતાલ આપવી જોઈએ, હા બાપા. આમ સ્વામીશ્રીની સૂક્ષ્મ કલાદૃષ્ટિના ચમકારા વેરાતા જ રહ્યા. તેના ઉજાસમાં મંદિરની મુલાકાત આટોપી સૌ સાયમ સભામાં આવી પહોંચ્યા. અહીં કેન્યાના ગૃહપ્રધાન શ્રી શરીફ નાસિર સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા. તેઓએ નવનિર્મિત મંદિરને કેવળ હિન્દુઓના જ નહીં પરંતુ સમગ્ર કેન્યાના ગૌરવ રૂપે ગણાવ્યું. વળી આઈ હોપ ધીસ પ્લેસ વિલ બી એડવર્ટાઇઝ નોટ ઇન કેન્યા અલોન બટ ઓલ ઓવર ધ વર્લ્ડ. કહી ગૃહમંત્રીએ કેવળ આ દેશ નહીં પણ સમગ્ર દુનિયામાં મંદિરની જાહેરાત થાય તેવી અભિલાષા પ્રગટ કરી. જેમ ખીલેલું ફૂલ સૌને મુગ્ધ કરે તેમ આ અરબી મુરબ્બી પણ મંદિરથી અભિભૂત થઈ ગયા. આવી જ સ્થિતિ તારીખ 25-8 સાયમ સભામાં આવેલા દેશના પ્રવાસન અને વન્ય વિભાગના મંત્રી શ્રી હેનરી કોસ્ગીની પણ બની રહી. મનશાપુરે સૌતણી તારીખ 26-8 સવારે સ્વામી શ્રી નવનિર્મિત મંદિરના આંગણે ખીલેલા ઉદ્યાનમાં વર્તુળાકાર ફુવારાનું ઉદ્ઘાટન કરી પ્રદર્શનખંડના પ્રવેશ દ્વારે પહોંચ્યા. અહીં વિશાળ ચિત્રો, છબીઓ, વિડીયો શો, ટ્રાન્સલાઇટ્સ, ડાયારામા વગેરે દ્વારા ગૌરવશાળી ભારતને રજૂ કરતી એક મનહર સૃષ્ટિ મંદિરના રંગમંડપમાં પથરાઈ ચૂકેલી. તેને જનહિતાર્થે ખુલ્લી મૂકી સ્વામીશ્રીએ આજે પ્રીમિયર એકેડેમીના સંકુલમાં તૈયાર થયેલી પ્રાથમિક શાળાના પણ શ્રી ગણેશ કરી આપ્યા. આમ ફુવારા દ્વારા આનંદ, પ્રદર્શન દ્વારા અસ્મિતા અને શાળા દ્વારા અધ્યયનની દિશાઓ ખોલી આપી તેઓએ આજની બપોરે 2:30 કેન્યાના રાજભવનમાં પગલાં પાડ્યા. તેથી આ દેશના રાષ્ટ્રપ્રમુખ શ્રી ડેનિયલ આરપ મોઈના અહોભાવની સીમા પણ ખુલી ગઈ. આ નેતા પોતાના રાષ્ટ્રને 2 મંદિરનું નજરાણું આપવા બદલ સ્વામીશ્રી પ્રત્યે કૃતજ્ઞ હતા. એ ભાવ સાથે તેઓએ સ્વામીશ્રીને આવકાર્યા ત્યારે સ્વામીશ્રીએ પણ તેઓને પ્રાસાદિક હાર અને સ્મૃતિ ભેટથી સન્માની ઠાકોરજીની ઓળખાણ કરાવી. તે વખતે સાથેના સંતો ભક્તોએ આ બંને મહાનુભાવોની પૂર્વ મુલાકાતોના સંસ્મરણો તાજા કર્યા. તેથી ઉષ્માભર બની રહેલા આ મિલન બાદ મંદિરે પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં આજની સાયમ સભા સપના થયા સાકારની પ્રસ્તુતિથી રોચક બની રહી. આ સંવાદમાં ગૂંથાયેલી પૂર્વ આફ્રિકાના સત્સંગની તવારીખને નિહાળી સ્વામીશ્રીએ પણ પ્રસન્નતા વરસાવી. તે પછી ઉતારે પહોંચેલા તેઓ રાત્રિ ભોજન બાદ મુલાકાતીઓને માર્ગદર્શન આપવા બિરાજ્યા. આ સમયે મુલાકાતીઓની હરળમાં ઉભેલા યુવક શ્રી હિતેન મજેવાડિયાએ નોંધ્યું કે પોતાની આગળના બંને આગંતુકોને સ્વામીશ્રીએ રાખડી બાંધી. તેથી આવો લાભ લેવાનો મનોરથ આ યુવાનને પણ જાગ્યો. પરંતુ મનમાં છે તે મંડળું જાણે મુજબ તેઓ કાંઈ કહ્યા વગર સ્વામીશ્રીને મળી આગળ વધવા ગયા. ત્યાં જ સ્વામીશ્રીએ તેઓને ઊભા રાખી રાખડી બાંધી. આ સુખદ સંભાળનાથી હલબલી ઉઠેલો તે યુવક કહેવા લાગ્યો, સ્વામી બાપા, આજે રક્ષાબંધનનો આખો દિવસ પસાર થઈ ગયો. મારે 7 છે પણ કોઈએ રાખડી નહોતી બાંધી. મનમાં સંકલ્પ હતો કે આપ બાંધો તો સારું. એ ઈચ્છા આપે પૂર્ણ કરી. આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા, ભગવાન અને સંત જ આપણા ભાઈ, આપણા બહેન, આપણા મા બાપ, જે કહો તે સર્વસ્વ છે. જી હા, સ્વામીશ્રીએ કદી પોતાના આશ્રિતોને માતા પિતા કે ભાઈ ભગિનીની ખોટ વર્તાવા દીધી નહોતી.